જ્યોત ધર્મની તમે જલતી રાખી, સન 1999, જેના વેણમાં વાલાના વેણ. સન 1999ના પ્રથમ દિવસે અમદાવાદમાં બિરાજતા સ્વામીશ્રી આજની સાયમ સભામાં જતા પૂર્વે મંદિરના કોઠારી સંતના કાર્યાલયમાં પધાર્યા ત્યારે અત્રે મેળાવના મંદિર માટે તૈયાર થયેલા ચાંદીના થાળ નિદર્શન માટે મૂકેલા, તેમાં રહેલી એક મોટી ચમચી ઉપાડી તે વડે જમતા હોય તેવા અભિનય સાથે સ્વામીશ્રી બોલ્યા, મહારાજને આટલી મોટી ચમચીથી જમવાનું કેવી રીતે ફાવે? આ નાની થાય? શ્રીજી મહારાજ સાથે અખંડ એકાત્મ ભાવે વર્તતા તેઓની નજરમાં ઠાકોરજીને પડતી અલ્પ તકલીફ પણ નોંધાઈ જતી. સ્વામીશ્રીની આવી પરાભક્તિથી રંગાતું ચાલેલું નવું વર્ષ આજની સભામાં સ્વામીશ્રીએ ઉછાળેલી બ્રહ્માનંદની છોડોથી તરબતર બની રહ્યું. શ્રદ્ધા અને વિશ્વાસના વિષયને પકડી સ્વામીશ્રીએ આજે એવી અમૃતધારા વરસાવી કે સભા બાદ ઉતારે જતા એક સંત અહોભાવ ઉચ્ચારી ગયા, બાપા, આપે આજે અદ્ભુત વાત કરી, બધું આવરી લીધું. અમે ધારી વિચારીને કહેતા નથી, મહારાજ કેવડાવે છે, વણ વિચારે વાતો આવે છે. જેમ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું તેમ ભગવાન પ્રેરણા કરીને બોલાવે છે. ભગવાન એક જ કરતા હરતા એમ માને તો ભગવાન આવીને બોલી જાય, સ્વામીશ્રીએ કહ્યું. તેઓને સાંભળનારા સૌને જેના વેણમાં વાલાના વેણનો અનુભવ કાયમ થતો, આ અનુભૂતિનું રહસ્ય પોતાની આવરદાના પ્રથમ દાડે જ હાથ લાગી જતા સન 1999 તો હરખાઈ ઉઠી. હતા મોટા પણ છોટા થયા રે. તારીખ 2-1 સવારે સ્વામીશ્રી મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે અહીં આજે આવેલા ગુણાતીત દીક્ષાદિન નિમિત્તે યજ્ઞમંડપની શોભા રચાયેલી, તેના એક ભાગરૂપ પ્રજ્વલિત યજ્ઞકુંડમાં સ્વામીશ્રીએ જવ, ઘી, ચોખા વગેરે હોમી સૌની ભક્તિ સાર્થક કરી. પરંતુ તેથી સંતોષ ન પામતા તેઓએ કોઈનોએ ટેકો લીધા સિવાય જાતે જ પગથિયા ચઢી મૂર્તિઓને પણ ચંદનના ચાંદલા કરી પૂજી, તે દ્વારા સૌને એક હૃદંગમ દર્શન આપી ઉતારે પધારેલા સ્વામીશ્રી પાસે તારીખ 3-1 સવારે એક હરિભક્ત આવી ચડ્યા. પોતાની જ સોસાયટીમાં એક મકાન ખરીદી તેને જમીનદોસ્ત કરી ત્યાં નવું ઘર બાંધવાની વેતરણમાં પડેલા આ મુમુક્ષુએ સ્વામીશ્રીને કહ્યું, બાપા, આપ ખાતવિધિનું મુહૂર્ત કાઢી આપો. આ માંગણી સંતોષતા સ્વામીશ્રી ચશ્મા પહેરી પંચાંગની માહિતી ધરાવતો નિર્ણય જોવા લાગ્યા. તેમાંથી તેઓએ તારીખ 19-4 અખાત્રીજનો દિવસ નક્કી કરી આપ્યો. ત્યાં જ પેલા હરિભક્ત બોલ્યા, સ્વામી, મે મહિનાનું મુહૂર્ત જોઈ આપો, કદાચ ત્યારે કામ શરૂ થાય. તેથી સ્વામીશ્રીએ વળી નિર્ણય જોઈ મે મહિનાની તારીખ 6, 8 અને 13 મુહૂર્ત પણ કાઢી આપ્યા. પરંતુ તે સાંભળી એ સત્સંગીએ કહ્યું, પણ બાપા, મકાન તોડતા કદાચ 2-4 નીકળી જાય, તો તે વખતનું મુહૂર્તે કાઢી આપો. આ રીતે ચાસણીના તારની જેમ લંબાતી એ આગંતુકની વાતો સૌની ધીરજને કસી રહી. પરંતુ સ્વામીશ્રીએ તો સંપૂર્ણ સ્વસ્થતાથી ત્રીજી વાર નિર્ણય ઉઘાડી ઓક્ટોબર મહિનાની 11, 13, 20, 23 અને 24 તારીખના મુહૂર્ત બતાવી કહ્યું, 24 તારીખે રવિવાર અને શરદ પૂનમ છે, ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિવસ, એટલે તે દિવસ રાખો, પણ રવિવારે ખાત ગાળી ન શકાય એટલે 23 તારીખે ખાડો ગાળી રાખવાનું, 24 વિધિ કરવાનું. સ્વામીશ્રીના આ માર્ગદર્શનમાં રહેલી ઝીણવટ તેઓની ચીવટ સાથે તેઓના સ્નેહને પણ સૂચવી ગઈ. તેથી પ્રસન્ન થયેલા પેલા ભક્તે વિદાય લીધી. પરંતુ 9 મુહૂર્ત કાઢી આપવાની સ્વામીશ્રીની આ શ્રદ્ધા જોનારા તો હતા મોટા પણ છોટા થયા રે મુજબ વર્તતા સ્વામીશ્રીને નમી જ પડ્યા. ખરેખર મુહૂર્તથી માંડી મોક્ષ સુધીની ખેવના કરનારા સ્વામીશ્રીની આત્મીયતા અને અહમ શૂન્યતા અસીમ હતા. સ્વદુખે પણ ઉપકાર કરે. તારીખ 4/1 રોજ દર્શને આવેલા કલેક્ટર શ્રી ગઢવી તાજેતરમાં જ સુરતની અતિવૃષ્ટિ પ્રસંગે સંસ્થાએ કરેલા રાહત કાર્યથી પ્રભાવિત હતા. 4-1 મહિના પૂર્વે તાપીના પૂરથી સર્જાયેલી તારાજીના પ્રસંગે સ્વામીશ્રીની પ્રેરણાથી સતત 7 દિવસ સુધી પૂર પીડિતોને 30,000 ઉપરાંત ફૂડ પેકેટ્સ અને 20,000 કિલો અનાજ આપવામાં આવેલા. તેની સાથે 3,000 લિટર દૂધ સહિત હજારોની સંખ્યામાં વસ્ત્ર તેમજ વસ્તુઓનું પણ વિતરણ થયેલું. તે ઉપરાંત પૂરગ્રસ્તોના આરોગ્ય માટે સંસ્થાએ 102 મેડિકલ કેમ્પ યોજી હજારોને સ્વાસ્થ્યની સુખાકારી બક્ષેલી. આ સગળી સહાયને સંભાળતા કલેક્ટરે સ્વામીશ્રીને કહ્યું, મને યાદ છે કે અસરગ્રસ્તોને બધી મદદ આપની સંસ્થા દ્વારા સમયસર પહોંચી. આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા, જ્યારે હોનારત થઈ ત્યારે સુરતના અમારા મંદિરમાં ચારે બાજુ પાણી હતું. ઠાકોરજીના થાળ પણ સંતો દોરડા બાંધીને પહોંચાડતા. એવા સંજોગોમાં તમારો સહાય માટેનો સંદેશો આવ્યો હતો. આ ઘટસ્ફોટમાંથી સ્વદુખે પણ ઉપકાર કરે એવા વિરલ વૈષ્ણવજન તરીકે સ્વામીશ્રીની છબી ઉભરી આવી. આવા તેઓને તારીખ 7/1 સવારે ગોંડલથી આવેલા સંતોએ પુષ્પહાર અર્પણ કર્યો. આ પ્રાસાદિક હાર સ્વામીશ્રીએ ન્યૂજર્સીના હરિભક્ત શ્રી અશોકભાઈ પટેલને પહેરાવી તેઓને અલ્પાહાર માટે મોકલી આપ્યા. પરંતુ આ સત્સંગી ઉકાળા પાણીથી પરવારી પુનઃ મુલાકાત કક્ષમાં આવ્યા ત્યારે હજી સ્વામીશ્રી સૌને મળી રહેલા, તેથી તેઓ કેમેરા વડે છબીઓ ખેંચવા લાગ્યા. પણ તે વખતે એક હાથમાં રાખેલો સ્વામીશ્રીનો પ્રસાદીભૂત હાર અડચણરૂપ બનતો હતો. તેઓની આ મુશ્કેલી મુલાકાતોમાં વ્યસ્ત હોવા છતાં સ્વામીશ્રીની ચકોર નજરથી અછતી ન રહી. તેથી તેઓએ એક સંતને કહ્યું, પેલા હરિભગતને થેલી આપો, ક્યારના હાર હાથમાં લઈને ફરે છે. સ્વામીશ્રીની આ દરકારમાંથી સૌને દાસના દુઃખ કાપવા ત્રિકમરે છે તૈયાર ની ઝાંખી મળી રહી. સૌ રહે છે શીશ નામી. તારીખ 11/1 રોજ આવેલા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ શ્રી આહુજાએ સ્વામીશ્રીને કહ્યું, 10 વર્ષથી આપનો ફોટો રાખું છું, આજે દર્શન થયા. આ જ રીતે તારીખ 12/1 સવારે ઉપસ્થિત થયેલા અન્ય એક નિષ્ણાત એડવોકેટ શ્રી ભાસ્કરભાઈ તન્નાએ સ્વામીશ્રીને જણાવ્યું, મેં 10 વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી અશોક સિંઘલને પૂછેલું કે આપ ભારતના ઘણા સંતોના પરિચયમાં છો, મને કોઈ એવા સંત ઓળખાવો. ત્યારે તેઓ મારો હાથ જાલીને તેઓના પૂજાઘરમાં મને લઈ ગયેલા અને આપની છબી બતાવતા કહેલું, તમે ગુજરાતમાં છો અને આવો પ્રશ્ન મને કેમ પૂછો છો? પ્રમુખ સ્વામી મહારાજ મહાન સંત છે. સ્વામીશ્રી સમક્ષ રોજે રોજ વ્યક્ત થતા આવા અનુભવો સૌ રહે છે શીશ નામીની તેઓની પ્રતિભા ઉપસાવતા રહેતા. આવા સ્વામીશ્રી તારીખ 12/1 બપોરે ભોજન માટે ઊભા થયા ત્યારે 12:47 વાગ્યાનો સમય થયેલો. જમવાની નિશ્ચિત વેળાને 1.5 કલાક વીતી ચૂકેલો, તેથી આ વિલંબથી સ્વામીશ્રીને વાકેફ કરવા એક સંતે ઘડિયાળ તરફ નિર્દેશ કરી કહ્યું, જુઓ આ. એની સામું જોવા જઈએ તો કામ જ ન થાય. આટલું કહી સ્વામીશ્રી આગળ વધી ગયા. તેઓની કર્મઠતામાં કાળચક્રના કાંટા કદી કોઈ છેદ કે છિદ્ર પાડી શક્યા નહોતા. મારાથી થાય છે એ ભાવના જ નથી. તારીખ 13/1 સાયમ સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યા કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેવા સંત કહીએ શિરોમણિ, શ્રીજી મહારાજનું અપાર ઐશ્વર્ય તેનું વર્ણન ન થઈ શકે, લખી પણ ન શકાય અને ગાઈ પણ ન શકાય. તેમના એટલે કે શ્રીજી મહારાજના સંત પણ એવા, તેનું પણ વર્ણન થઈ શકે એવું નથી, એની જોડ જડી શકે એમ નથી. કહેવાય તો એટલું જ કહેવાય કે ભગવાન જેવા છે, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, એવો પ્રતાપ એમનો છે. એવા સંતના દર્શન આપણને થાય છે, તેનો વધુ ને વધુ લાભ લેવાય તે કરવાનું છે. આ હાકલ ઝીલતા હરિભક્તોએ તારીખ 14/1 રોજ આવેલા ઉત્તરાયણના અવસરે સ્વામીશ્રીએ ફેલાવેલી જોડીમાં યથાશક્તિ સેવા સમર્પિત કરી ધન્યતા અનુભવી. આવા સમર્પણના પાયા પર રચાયેલા મહિલા મધ્યસ્થ કાર્યાલયના સંકુલ ભક્તિ સદનનું ઉદ્ઘાટન તારીખ 15/1 સવારે સ્વામીશ્રીના વરદ હસ્તે થયું. તેને અનુસરતા સ્વામીશ્રી આજની સાંજે મેળાવ પધાર્યા ત્યારે અહીં ભવ્ય શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે 100 વીઘાની જમીન પર સ્વામિનારાયણ નગર ખડું થયેલું. આ નગરમાં જ તારીખ 16/1 શ્રી યજ્ઞપુરુષ ચરિત્રામૃતનું પારાયણ શરૂ થયું. તેની સાથે અત્રે પ્રાતઃ પૂજા અને રાત્રિ સભાના કાર્યક્રમો યોજાવા લાગ્યા. તે ઉપરાંત મહોત્સવના સ્થળ પર યોજાયેલું યજ્ઞપુરુષ જીવન દર્શન પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આવા આ ઉત્સવની વ્યસ્તતા વચ્ચે જ સ્વામીશ્રી તારીખ 18/1 સાંજે નડિયાદ સ્થિત સંતરામ મંદિરના શિખર પ્રતિષ્ઠા મહોત્સવને પાવન કરી આવ્યા. ત્યાંથી તેઓ મેળાવ પરત ફર્યા ત્યારે અમેરિકન પ્રાધ્યાપક શ્રી રેમન્ડ વિલિયમ્સ મુલાકાત માટે આતુર હતા. સ્વલિખિત પુસ્તક ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમની પુનરાવૃત્તિના કાર્ય માટે ભારત આવેલા તેઓએ આજે સ્વામીશ્રીને પૂછેલું, આપને હાર્ટ એટેક આવ્યો અને આપે બાયપાસ સર્જરી પણ કરાવી, તેની સાથે સંપ્રદાયનો ખૂબ જ વિકાસ થયો, તો આપ બે બાજુ કેવી રીતે પહોંચી વળો છો? વિકાસ તો ભગવાનની ઈચ્છા ને ગુરુના આશીર્વાદથી જ થાય છે. હું કરતા છું ને મારાથી થાય છે એ ભાવના જ નથી. સ્વામીશ્રીના મુખેથી તીરની જેમ છૂટેલો આ ઉત્તર પેલા અમેરિકન લેખક સહિત સૌને વિંધી ગયો. તે જ વખતે સ્વામીશ્રીએ કહ્યું, વિકાસ ભગવાનની ઈચ્છાથી થાય છે ને એકમાંથી બીજા વિકાસ કરનારા ઊભા થાય છે. ભગવાનનું કાર્ય છે, તે ચાલુ જ રહે છે. સ્વામીશ્રીએ સમજાવેલી વિકાસની આ પરિપાટીથી ચકિત થયેલા એ લેખકે પુનઃ પૂછ્યું, હું મારા પુસ્તકમાં સુધારા કરી રહ્યો છું, તો આપની દ્રષ્ટિએ એમાં કાંઈ સૂચન હોય અથવા તો આ બાબત લખાવી જોઈએ એવું આપને જણાતું હોય તો? આત્મા અને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમ, એ સિદ્ધાંત શાસ્ત્રોક્ત છે. જો એ વાત આવે તો લોકોને માન્ય થાય. સ્વામીશ્રીએ સોનેરી સૂચન કર્યું. તેને અનુસરતા તારીખ 19/1 રાત્રિ સભામાં ગુજરાતના પ્રસિદ્ધ માણવાદક શ્રી ધાર્મિકલાલ પંડ્યાનું માણવાદન યોજાયું. આ કાર્યક્રમની વિગત જાણી સ્વામીશ્રી બોલ્યા હતા, લોકો જુએ ને કે માણ કેમ વાગે. શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ કહીએ છીએ તો એ ખબર પડે કે સ્વામીએ આ રીતે માણ વગાડીને કથા કરી હશે. આમ કોઈ પણ રીતે સૌને ગુરુ સ્મૃતિમાં ગરકાવ કરવાનું તાન સ્વામીશ્રીને હતું.